આ લીધા પછી શક્ય જ છે. મન અને ઇન્દ્રિય બધાને નિરાહાર રાખવાનું કેવી રીતે શક્ય? નિરાહાર રાખવાનું એટલે શું? મન બધું બહુ દેખાડતું હોય પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છે, નિરાહાર રાખો તમે. એના આહાર તમે એકાકાર થાય ત્યારે આહાર આપે કહેવાય. તમે તન્મય આકાર થાવ તો આહાર આપે કહેવાય. તો યોનિમાં વીજ પડે. તમે છું તો આ મન તમારે શું લેવાનું? એટલે મન, પાંચ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, હસમુખભાઈ પૂછે છે કે સાંભળવાની ઇન્દ્રિય ને કેવી રીતે નિરાહાર રાખવી એમ. એટલે લોક વગાડ્યા કરતા હોય તેમાં આપડે ના હોવું, આપડે આપડે આપડે આપડા વિશામાં હોઈએ, શામાં હોઈએ એને જોયા કરવાનું. આપડે શું કહ્યું? શું આવે તન્મયાકાર ના થવું એમનો નિરાહાર. અને તે આપણું જ્ઞાન આપેલું તો કરી શકે, બાકી બીજો નહીં હોય થઈ શકે નહીં. ખાવાનું મળમ કરવાનું નહીં, ત્યારે પાણી પીવાનું નહીં, ત્યાં નાકમાં ખરાબ સુગંધી આવે છે, ત્યાં લોકો કેમ નિરાહાર રહે છે? વાંદરાની ખાડી આવે છે ને, આપડે કઈ ગંધર્યું તક ના હું તેકડ્યો સાત જ નહીં લેતો. આમ ડાયો છું ને, આમ તો આવડે જ કરે. આવડે દાદા જોઈએ છે કઈ પાણી? ભૂતગલ ને પાર આવી શકે ખરું, એને જાણી શકાય ખરું? ભૂતગલ ને ભૂતગલ ને વશ કરી શકાય ખરું? આપડે ભૂતગલ આપણને વશ ન કરી શકે, આપડે ભૂતગલ ને ન કરી શકીએ. બધા સ્વતંત્ર છે, બધા સ્વતંત્ર છે, આપણને કશું જ ન કરી શકે. શું કહ્યું? આપણે એને કશું સ્વતંત્ર છે, એને સામ સામે અહિંસક છે. શું કહ્યું? There are six partners in this body. આ સંસાર ચલાવવામાં છ પાર્ટનર ભેગા થયા છે. તે ભૂતગલ કામ કર્યા કરે છે, પરમાણુ, પછી ગતિ થાય એટલે સરસામાં લઈ જનારો લાવનારો. શું કે છે? આવે છે દાદા, પાછા આવે છે. પેલી નાની બેબી ને જ્યાં ખવડાવીને આવે છે. એટલે બધા તત્વ છે, તત્વ બધા કામ કરી રહ્યા છે. કે આપણે આત્મા આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મારું, આ મારું, એટલે પેલા કોઈનો પાર્ટનરશીપ જ ઉડાવી દીધી. એટલે બધા બાદ જઈએ દાવા માર્યા. શું થયું બોલો? આ દાવા માર્યા કોઈ સુખી હોય ખરો? ત્યારે છે બધા ભેગું થઈને તો આપણે પાર્ટનરશીપ સ્વીકારી ના પડે એમ કે ભાઈ આ તમે કર્યું. આપણે આપણે શું કરીએ? ના, આ બધાની કોઈ દેખભાળ કરીએ છીએ. શું કરીએ? દેખભાળ, દેખભાળ આપણું કામ છે. વ્યવસ્થા બીજાના હાથમાં છે. સમજ્યું ને? ભૂતગલ શું કહે છે? સપ્લાય બધું મારું, જે જે સામાન છે આમ કરી બધું. આ વ્યવસ્થા છે. આકાશ શું કહે છે? જગ્યા બધી મારી, એનો પાક નહીં. આપણે કારખાનું કરવું છે, રાજુ એ બધું એક જગ્યા વાળાને ભાગીદાર બનાવવું પડે. પેલા છ પાર્ટનરો ની ગણતરી કરે છે. અમારો ચેતન ભાગીદાર છે, ચેતન ધંધો છો કે આ બધાની ઉપર દેખભાળ કર્યા કરવાની, કોઈ તડકાવાનું નહીં, તો શું નહીં કરવાનું, તમારે દેખભાળ જ કરવાની. પૂતગલ ને શું કામ કરું, પૂતગલ વસ્તુઓ બધી મારી જેટલી જરૂરિયાત પડે, તો આકાશ છે જગ્યા મારી હતા થયા ને. પછી ટાઈમ કે છે મેનેજમેન્ટ મારું, શું કે છે મેનેજમેન્ટ બધું મારું, અને ગતિ થાય કે છે સ્ટાર્ટિંગ બધું મારું, અને સ્થિતિ સાહેબ કે સામાન મૂકે બધું મારું, મેં કર્યું ફોન કર્યું એટલે બધા બધા ભૈયા રહ્યા દાવ માર્યા કયા કરે ખબર નહીં પડતી કે આ બધા ખરાબ છે એવું લાગે ના, પણ તું થોડો થઈ જાવ ને બહાર દઈશ આકાશ કે જગ્યા મારી બધી કેટલી પાર કરતી જેટલી વાપરી રહી ગમત બે ઘડી રાત કઈ માણસ મોક્ષ માં કઈ જરૂર છે આવી ગમે તે જોઈએ ને આ બુદ્ધિ ના બધા હલે બુદ્ધિ મારામ છે ને દાદા. કીર્તિભાઈ પૂછે છે કે જૈનો માં સાતમું તત્વ અરે મોક્ષ ને તત્વ તરીકે કે છે, અને તે સાતમું તત્વ મોક્ષ વસ્તુ એવી છે. એ સાત તત્વ કહેવાય, સાત એક સાત તત્વ કયા, એક નવ તત્વ કયા, એ વિનાશી છે બધું શું છે, અને આ તત્વ જે છે અવિનાશી છે, આ ઇટરનલ છે. પેલા તત્વ તત્વ તરીકે ઓળખાવા માટે કહ્યું છે કે આ બધી આખી ચોપડીમાં આટલું સમજવા જેવું છે એવું કહેવા માટે, એ રીતે તત્વ કહેવાય સાર, તત્વ સાર કહેવાય, અને આ તત્વ એટલે મૂળ વસ્તુ. તો એટલે સાત તત્વ કયા કયા, કે એક તો ચેતન, એક પૂતગળ, બે પછી ત્રીજું છે તે બંધ, મોક્ષ, નિર્જરા, અને આશ્રવ. આશ્રવ બંધ સંવર્ધ નિજરા મોક્ષ અને જડ તત્વ પૂતગળ અને ચેતન, એમ કરી સાત તત્વ. આ સાત તત્વ તે લોકોને પૂરું પૂરું સમજાયા નહીં એટલે લોકોએ નવ તત્વ કર્યા કે ભાઈ પુણ્ય ને પાપ ઉમેર્યા, નવ તત્વ કર્યા પુણ્ય ને પાપ, જેના સાતની જ જરૂર છે. આ સાતને સમજી જાય ત્યારે સંકેત થઈ ગયો એમ કે છે, કેમ એ કોઈ બાવાનો સંકેત નથી, એ બધા બાવા એ બાવા જ છે. સાત તત્વ બોલી જાય બધા, શબ્દ બોલે, શબ્દ બોલે શું કરે, શબ્દ ની જંજાળ છે ને સંકેત માં, તો અવર્ણનીય છે સંકેત તો શું છે. હવે શાસ્ત્રકારે શું લખ્યું કે આ સાત તત્વ જો સમજી જાય તો એને પૂરું સમજો, ક્યારે ક્યારે સંકેત થયું હોય તો સર પૂરું સમજી જાય. તો આ લોકો એમની ભાષામાં એમ જ કે ને, અમે નથી સમજાયું કે કોઈ નથી સમજાયું કે પુણ્ય પાપ શબ્દ બોલતા આવડ્યા એટલે સમજી ગયા ને. બોલતા આવડે પણ સમજ ના પડે, સમજવું સહેલું નથી. બાકી શાસ્ત્ર કહે તો શું કહ્યું, હાથ નહી શું ચડાવ કોપ ને બારે, હે સાહેબ કેટલો જોઈએ તક બે જ હાથી હતા નજર હાથમાં ના ના હાથમાં શું ચેતન થતે ચેતન એકલું જ છે તે ચેતન સ્વભાવ નું છે, બીજા બધા નિશ્ચેતન છે. શું છે? પાંચે એટલે પાંચે એક બાજુ મૂક્યો અને આને જુદો કાઢ્યો. શું કહ્યું? એટલે આત્મા જીવ અને જીવ બે સમજવા જેવા છે. શું છે? તેને આત્મા હાથ કર્યા, હાથ ના પેલા લોભ કર્યા, કર્યા અક્ષરે હજુ કેટલું હજુ કરોડો અવતાર સમજ નહી થાય. હેરી વસ્તુ ને જ્ઞાની પુરુષ મળે દાદો વગેરે મોક્ષ દાતા હોવા જોઈએ, મોક્ષ નું દાન આપવા એલો. લે કોઈ મોક્ષ, લે કોઈ મોક્ષ લે જ નહીં. લોકો કહે મોક્ષ હોતો હોય છે તો મુંબઈમાં, મુંબઈમાં જઈને ઘી વેચો જ અહીંથી અહીંથી ના આ ઘી નહીં પણ સફેદ તણું કાઠિયાવાડનું ઘી સફેદ તણા જઈને વેચો જોઈએ. દર ચોખ્ખું ઘી તો ચોખ્ખું હોય તો કોઈ લેવાના નથી. લોક સમજે જો ચોખ્ખું નહીં આવે એટલે ચોખ્ખું હોય તો મુંબઈમાં કોઈ ઘી લેવાનું. હા તમારે એની ગાયું લઈ જાય તો સમજી જાય પેલું ઘી છે મારે ચોખ્ખું ગાયનું છે. ઘી ચોખ્ખું ના લેતા મારી વાત કોણ આવે? વખત આવશે એટલે થશે. હા નહી એ વાત છે પણ મારું કહેવાનું વી પછી 6:30 વાગે રાત સવાર માં ઉઠું છું તે રાત્રે 11:30 વાગે સુઈ જશે. કોક દાડો 11:30 તો 11:30 મને આનંદ થઈ જાય કે બહુ થઈ ગયો આજ દિવસ પણ 12:30 થઈ ગયો હવે લગભગ. પણ 11:30 આપણે 11:30 એમાં 2 કલાક આરામ મળે છે મને જમ્યા પછી. આ કેટલાય વર્ષોથી અંતે દિવાંદર રજા નહીં, 21 દાડે રજા નહીં. દિવાંદર 10,000 માં દર્શન કરનારું બોલો કઈ પણ કશું વળતું કેટલું જોરદાર છે પ્રવાહ વર્ષે એક બળો વર્ષે અને ભગવાન ક્રિએટર નથી એમ કહો છો? બહાર હું એમ જ કહું ગોળ વાળી ક્રિએટર હું એવું નથી. તારે જે ક્રિએટર વિચારું ક્રિએટર તમે ના પણ તમે હમણાં જ બોલ્યા ક્રિએટર નથી. જય સાઈ ગયા કે જય સચિદાન જૈનો ની અંદર જે સિદ્ધિઓ ગણાવી છે એમાં કેવળ જ્ઞાન છેલ્લે આવે છે તો એ પહેલા ના બધા કયા કઈ સિદ્ધિઓ? પાંચ જ્ઞાન કયા છે ને એમાં છેલ્લું કેવળ જ્ઞાન તો આગલા કયા એમ પૂછવા માંગે છે દાદા. આગલા પહેલા ના કયા ચાર જ્ઞાન એ સમજવા માંગે છે. આઠ પ્રકાર નો જ્ઞાન, જ્ઞાન નો સ્વભાવ આઠ પ્રકાર નો છે. એક કુ અવધિ છે, કુ અવધિ, કુ અવધિ. પછી કુશ, કુમતી, કુશ્રુત અને કુમતી. આ ત્રણ ઉદાહરણ જ્ઞાન જે શીખીને તમે અમેરિકા આવ્યા છો, જે શીખીને તમે અમેરિકા આવ્યા છો. કુશ્રુત વાંચ્યું બધા પુસ્તકો, ઇંગ્લિશ બધા પુસ્તકો બધા એ કુશ્રુત અને એનાથી કુમતી ઉભી થઈ અને તેનાથી કુ અવધિ. કુ અવધિ એ કોક ને હોય બધા ના હોય અત્યારથી જેવા હોય ને તેને દેખાય કે 2 વર્ષ પછી આવું થશે એમ તેવું થશે તો શું એડજસ્ટમેન્ટ નહીં દેખાય એને બધું. કુ અવધિ જ્ઞાન દેખાય જેમ આપણે તમે જેમ આપણે જોઈ શકો છો એવું દેખાય. એક અત્યારથી ને દેખાતો અમુક અમુક માણસો ને દેખાય છે એને કુ અવધિ કહેવાય. કુશ્રુત અને કુમતી હવે ત્યાંથી આત્મા માટે પ્રયત્ન કરીએ તો કૃત જ્ઞાન કૃત જ્ઞાન માં શું શું આવે? ત્યાં સારા થયા આત્મા સંબંધી પુસ્તકો, અધ્યાત્મ સંબંધી, પછી અધ્યાત્મ સંબંધી વાતો સાંભળવી, સાંભળવાને શ્રુત જ્ઞાન કહેવાય. તમે જોયું ને, હવે આ બધી વાતો તમે સાંભળો, પુસ્તકો વાંચો, એ બધું કરો, એ શ્રુત જ્ઞાન કહેવાય. અને શ્રુત જ્ઞાન તમે જાણ્યા પછી તમે બીજાને તે સમજણ પાડો કે દાદા આમ કહેતા હતા, એટલે તમારું મસી જ્ઞાન ને પેલા સાંભળનારું શ્રુત જ્ઞાન, કારણ તમારું પરિણામ પામી ગયું. બીજાને સમજણ પાડતા આવડે તો એ મસ્તી જ્ઞાન ને શ્રુત જ્ઞાન, એ પાંચમું થયું. પાંચમું થયું ને, હા. તત્વ અવધિ જ્ઞાન, શું અવધિ? પેલું કુ અવધિ, આ શું અવધિ? કોઈને 100 મિલ સુધી દેખાય, કોઈને 200 મિલ સુધી દેખાય, કોઈને 300 મિલ સુધી દેખાય, તો પણ શું દેખાય? ચેતન ના દેખાય, પણ ધડમ ધડાવ, લડમ ધડાવ, ગાડીઓ વાડીઓ બધું દેખાય. ભૂતગળ રૂપી તત્વ બધા દેખાય. સમજ પડી ને? એક અવધિ જ્ઞાન, અવધિ એટલે લિમિટેડ, કોઈ 300 મિલ ની અવધિ હોય, કોઈ 800 મિલ ની અવધિ હોય, લિમિટેડ. અને પરમાવધિ એટલે બહુ મોટી લિમિટ, જબરદસ્ત. અને પછી ચોથું જ્ઞાન એટલે તાઈ ને તાઈ છો, ને સાતમું મન કરીએ જ્ઞાન, એટલે મન મન મન શું શું વિચારી રહ્યું છે, શું શું કરી રહ્યું છે ને જાણે, પોતાના મન ને જાણે ને સમાના મન ને જાણે. હવે કે સમાના મન ને સીધી જાણે, જે પોતાના મન ને જે જાણે છે, સહી બેઠો છે અને પોતાનું મન કઈ સ્થિતિમાં છે જાણે છે. અને એક માણસ આમથી આવ્યો એટલે આપણા મન ની સ્થિતિ બદલાઈ, તે પછી અમે સમજે કે આના મન આવું છે. આપણું મન બદલાયું એનું શું કારણ? ડિપ્રેશન આવ્યું કે અવિવેક થયું એનું શું કારણ? કે ખેંચાણ થયું, તો એના મનમાં જે છે તે આપણી ઉપર પડ્યું, એની ઇફેક્ટ પડી, તેના પછી બીજાના મનને પણ જાણે, એને મના ફરી જ્ઞાન કર્યું. અને પછી કેવું જ્ઞાન? અવધિ જ્ઞાન અને મનોફર્ય એ મુક્ત જતા કઈ ખાસ જરૂર છે એવું નહીં, આવે ખરી કોઈ ના આવે તો કઈ જરૂર નથી. એને કઈ રીતે મેળવી શકાય? એને કઈ રીતે મેળવી શકાય? ના, એની જરૂર જ નહીં, એની જરૂરિયાત નથી. મેળવવું જરૂરિયાત ફક્ત આ મતિ જ્ઞાન ની. તમારી પાસે વાત સાંભળ કરો ને, એટલે મતિ જ્ઞાન ઉભું થાય. અને મતિ જ્ઞાન 99 સુધી મતિ જ્ઞાન કહેવાય છે, અને 100 એક કેવું જ્ઞાન કહેવાય? શું કહ્યું? 100 એ કેવું જ્ઞાન, 99 એ મંતિ મતિ જ્ઞાન. મારી પાસે તમે હબળ હબળ કરો એટલે કૃત જ્ઞાન, હબળ હબળ કરો ને એટલે મતિ જ્ઞાન. કેવું જ્ઞાન એટલે શું દાદા? કેવું જ્ઞાન એટલે શું એમ પૂછે છે? કેવું જ્ઞાન એટલે આત્મા જે છે ને તે કેવળ જ્ઞાન જ છે, બીજું કોઈ છે નહીં, એમાં કોઈ મિક્સર નથી. એટલે એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છે. શું છે? અમે શું કહે છે? સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીના, સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીના તમામ સંસારી અવસ્થાઓ માં હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, સંકોચ કિરણ છું, આનંદ સ્વરૂપ છું. શું કહ્યું? સગળ ફરી એના શબ્દ એને ફરી સમજાવવા માટે શું કહે છે? સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. શું છું? પછી સીધી વાત હું બોલાવું છું, તમને પૂરી સમજે પડશે, પણ તમને સમજે એટલું સમજે, બાકી હું તો બધી તારીઓ મૂકી દઉં. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, સંકોચ કિરણ છું, એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું. આત્મા એબ્સોલ્યુટ જ્ઞાન છે, એમાં કોઈ જાતનું મિક્સર નથી. બોલો જ્ઞાન કશું કરી કરી છે ઘરું ક્રિયા દાખલો આપું જ્ઞાન એટલે પ્રકાશ આત્મા નો પ્રકાશ નહીં વાત નહીં કરું પણ તમે બીજે ફૂલ વાત કરી આલું આપડે ગાડી લઈને જતા હોઈએ અને બે આગળ લાઈટ તો હોય છે ને એ લાઈટ થી જીવડા દેખાય જીવડા દેખાય લાઈટ લડે ખરું કોઈ ને મારે ખરું જોડે ને સાયન ચાડી બાડી આવે તરવાથી કાપેર કપાઈ જાય પાણી થી ભીજે ભજી જાય હગાય તો હગી જાય લાઈટ એ લાઈટ સાથે નીચે કાદવ ને અડે કાદવ ગંધેલા ગંધાતા કાદવ ને અડે તો લાઈટ ગંધાય કાદવ પહેરી જાય લાઈટ આટલું જો આત્મા સમજી જાય ને બહુ કલ્યાણ થઈ જાય શું કહે કોઈ શાસ્ત્ર માં લખેલો ના હોય આત્મા ની દશા હવે આ બાવા આપણે શીખવાડે આત્મા ને આપણે શી દશા થાય શું કહે દાદા હું જાઉં છું જાય છે દાદા હા જાય છે વાત અધૂરી રહી ગઈ દાદા પેલો આ લાઈટ છે તો એને કાદવ થી ખડાતું નથી ગંધાતું નથી આ પ્રકાશ ની જે તમે વાત કરતા હતા ને કેવો જ્ઞાન કેવો છે તમે થોડા પછી સમજી ગયા તમે કશું સ્પર્શ થાય એવું નથી જો આ બહારનું લાઈટ ને કશું થતું અડતું નહીં તો અંદર નું કેવું હશે પરમ જ્યોતિ સ્વરૂપ કેવું આપની દશા આપણને ખ્યાલ નથી આવતો કે આપની દશા કેવી હશે પરમ જ્યોતિ સ્વરૂપ એ દશા આપની કેવી હશે તમે સુધાર્થમાં ગાયા કરો એટલું જ અવલંબન છે અમારે નિરાલંબ થયેલા શું નિરાલંબ આ તો ઘણું પામ્યા છે આવું કોઈ બાવો પામેલો નહીં એવું પામ્યા છે સંતોષ ના રાખતા હા દાંતે ઉતી વખત કહે મને ભાઈ ધન છે છોકવું ધન છે કોઈ કામ ના પામે એવું પામે ધન્ય કરતા અનુભવશો તો કામ થશે અસંતોષ રાખવા જેવું નથી આમાં તો બહુ મોટો પદ પામ્યા કોઈને આત્મા લખવાનો અધિકાર નથી અધ્યાત્મ વાત શબ્દ ખોટો છે અધ્યાત્મ બોલે આ લોકો લખાય ને ચોપડીમાં અધ્યાત્મ તો આત્માને સન્મુખ થાય તારથી કહેવાય ત્યાં આત્માની સન્મુખ નથી વાત કે ભૂતગલ સન્મુખ છે ભૌતિક ની સન્મુખ છે આ લોકો તમે ઘણું પામી ગયા છે ને રાતે ધન્ય છે મનુષ્ય ધન્ય છે ધન છે આ ભાવમાં ઘણું કામ નીકળી ગયું ધન છે બોલજો તે છતાં સંતોષ નથી થતો કે છે તેમ છતાં સંતોષ નથી થતો તમારી દશા જોઈને એમ થાય છે કે આપણે કઈ સંતોષ થાય એવું નથી એમ સંતોષ બહુ ઊંચા પદ બોલ અસંતોષ રહે તેનો વાંધો નથી પણ તે પોતાની જાતે તો ઘેર જતી વખતે ધન્યતા સરસ ભોજન છે ને પતિ જો સંતોષ થાય છે તો આ તો જે પદ અનંતકાળ થી જે ખોલતા તે પદ પ્રાપ્ત થયું અને તે અનુભવ સિદ્ધ પેલા સવાર માં આવવાના છે કે વસંતભાઈ ને સવાર માં આવવાના કાલે આવવાના છે કાલે શું નામ શું મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્રભાઈ મહેન્દ્ર ખરેખર મહેન્દ્ર છે સાચી વાત છે ખોટી વાત એ તો કેવી રીતે કહી શકાય હું પોતે કેવી રીતે કહી શકું એમ કે હું પોતે કેવી રીતે કહી શકું કે હું કોણ છું એમ નામ તો મહેન્દ્ર આપેલું છે, તું કોણ? માય નેમ ઇઝ મહેન્દ્ર. હું આર્યો માય નેમ ઇઝ મહેન્દ્ર. હું છે આઈ નામ મહેન્દ્ર. પણ આઈ કોણ? માય વાત કહીએ પછી હું વાત એવું બોલાય? વર્ષો નથી હા, ધીમે ધીમે કરશો. બોલબોલા મોટા મોટા માણસ પડતી તેમાં વાંધો નઈ, પણ તું આ વિચારવા જેવું છે ને? તને લાગે છે કઈ ભૂલ રહી લઈ જાગે છે? કોણ માય કે છે? કોણ છે માય નેમ ઇઝ મહેન્દ્ર. તો કોણ? હા, અમારા હાથ છે, અમારા પગ છે, અમારું માથું છે, અમારી વાંખો છે, મારી બુદ્ધિ છે, મારું ચિત્ત છે, મારું મન છે, મારો અહંકાર છે. આ બધું મારું મારું બોલે છે. કોણ છે? અહંકાર બોલે મારો મારો. શું અહંકાર થી કોઈ ઉપરી છે ને? તે એમ બોલે માય માય કોઈ જેમ ઓછો થયો વધતો થયો ખબર પડે. ગીતામાં જ્ઞાન દશા વર્ણવી છે, એનો આપનો શું સંબંધ? આપણે એના વિશે આપનો શું અભિપ્રાય છે? એમ કે ગીતામાં જ્ઞાન દશા વર્ણન, ગીતામાં જ્ઞાન દશા નું વર્ણન કર્યું છે, એમાં એ બાબત માં આપનું શું મંતવ્ય છે? ગીતામાં જે જ્ઞાન દશાની જ્ઞાનીના ગુણો, સ્થિત પ્રજ્ઞા દશા અને બધી જે વર્ણન કર્યું છે ગીતામાં જ્ઞાની ના વર્ણન, એ માટે આપનું શું મંતવ્ય છે? બઉ સારું. જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેની સમ્યક બુદ્ધિ સ્થિર થયેલી છે, તેઓ એ સીધા પ્રજ્ઞા દશા વાળો એ ધીમે ધીમે ભગવાન ને જ પામે. શું કહ્યું? એક બાજુ તમે કહો છો કે બુદ્ધિ સ્થિર થઈ, બુદ્ધિ સ્થિર થઈ બહુ અઘરી છે, બુદ્ધિ સ્થિર થઈ બહુ અઘરી છે. એ પેલું સમજાવ્યું એમને કે આ ભગવાન ને પામવું એટલે તમે તો કહો છો કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી, તો કોને પામવાનું? ભગવાન ને પામવું એટલે શાના જેવી વાત છે? એક શેઠ છે, જૈન શેઠ, રાજકોટ ના કે મોરબી ના, અગર નાના ગામ માં શેઠ છે, નાના ગામ 2000 ઘર નું ઘર, નાના ગામ માં શેઠ હોય તો આખા ગામ નહીં છે તે શેઠ ધ્યાન રાખતા હોય, આમ લાગણી વાળા હોય ને રાખા. એટલે તારે શેઠ કહે ને શ્રેષ્ઠ, એટલે શ્રેષ્ઠ ઉપરથી શ્રેષ્ઠ શબ્દ પરથી શેઠ થયું. એટલે એટલે બધાનું ધ્યાન રાખે એટલે લોક શેઠ શેઠ કર્યા કરે. હવે રોજે જમતા પેલો રાત્રે થતો થોડું આટલું પ્યાકતી જાણતી એવું પડેલી, જમતા પેલો પી પછી જમી અને થોડી વાર પેપર પેપર વાંચી સુઈ જાય. એક દાડો એમનો મિત્ર આવ્યો, તે રાત્રે એમની જોડે ગમત કરતા કરતા 2-3 પેક પાઈ દીધા. મિત્ર તો એટલે પી ગયા પ્રેમને લઈને. અને પછી આ હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું, શું બોલો મળ્યા? એટલે બહાર થી લોકો આયા, બહાર થી ગમત બહાર થોડા આયા 2-3 જણા. ત્યાં ફાબ્રિક શેઠ શું બોલે? આ શેઠ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે? આ ભૂત કોને વરગાડ્યું? તો એ શેઠ નો એનો એ જ મોહ છે. આ બીજો કશો અમલ છે ને? શું છે અમલ? શેનો અમલ હશે આ? હા અમલ શેનો? એ શેઠ બોલી રહ્યો છે જે આવું બોલે નઈ, પણ અમલ છે ને કેનો? દારૂ નો અમલ ચડ્યો, લગામ છૂટી ગઈ છે, દારૂ ના હાથમાં લગામ ગઈ ને. એટલે પછી પછી નામ ઇન્ડિયા છે, આમ છે તેમ છે બોલે, એટલે લોકો સમજી ગયા સ્ટેટ ને કઈ ચડી છે. તે ઘડી તમે શું કેવા માંગતા, તેની જોડે સરખામણી કરી આપું, તમે શું કેવા માંગતા હતા? આત્મદશાની વાત કરતા. મારા જેવો અનુભવ કે આપડે બે કલાક માં થાય એવા થઈ જશે, ભગવાન પામી જશે. તમને સમજ પડી ને વાત કે વાત કીધે સમજ ગયું તું ને? એટલે હા, મોહ નો દારૂ પી રહ્યો છું. મોહ નો દારૂ ત્યાંથી ઉભો થાય છે, જમવાથી, ખાવાથી. આ ખાવામાં દારૂ થયા કરે, પછી મોહ વધતો જ જાય અને આત્માનો મોહ ઉભો થયેલો છે, માટે આ દારૂ એને અસર કરે. મોહ કાઢી નાખીએ અમે, પછી દારૂ બહુ અસર ના કરે. ત્યાં દારૂ થતો થતો બધું છૂટી જાય. તમારો ચાર્જ મોહ અમે કાઢી નાખ્યો, ડિસ્ચાર્જ મોહ રહ્યો. હવે શું રહ્યું? ડિસ્ચાર્જ મોહ ને જુઓ અને કહો શું મનુ ભાઈ, તમારા રંગ તો જોવા પડે, કેવા પડે વાતી, એમ કેવું પડે? ડિસ્ચાર્જ મોહ આવો માલ ભર્યો હતો, પણ કઈ ભરવાનું બાકી રાખ્યું નથી. દરેક શુક્રવારી નો માલ હું ભર્યો જ નહીં. એટલે આપડે કેવું એમને વાંધો છે? એથી કઈ આપણને નુકસાન કરતા નથી, કારણ કે નાતા દસતા ને અડે નહીં. કઈ હોળી બહુ મોટી હરગાઈ છે, પણ જોંદા ને કઈ દર્જા છે? વાંકી જોંદા વાંકી દાજે ખરી. હા, નાતા દસતા ને કઈ નડે અડે નહીં, અડે કરતા ને. કોને અડે? કરતા ને નડે. એટલે વિજ્ઞાન છે આ તો દાદાનું. આ બધા ઘણા લોક છે એમ કે છે, એ બધા સમજાવો ને દાદા. આ બધા આ ઘણા લોક છે, જે 14 લોક છે એ સમજાવો ને એમ. શું? આ ઘણા લોક, લોક લોક 14 લોક છે ને, 15 લોક એ સમજાવો. 14 લોક નો નાથ કહેવાય છે ભગવાન. 14 લોક નો બીજા મૂળ વસ્તુ આ લોક નો રાગ છે. આ લોક, આ લોક નો નાથ. પછી આગળ વધ્યા ત્યારે 3 લોક નો નાથ કહેવાય. 3 લોક નો નાથ. અને એથી આગળ વધ્યા ત્યારે 14 લોક નો નાથ કહેવાય. 14 લોક માં આ અહીંથી પેળાથી પેળું પેળું પેળા પેળાના ભાગ થી શરૂઆત થી પગ ને આઈડિયા સુધી 7 લોક છે. અને આ પેલા ની ઉપર ડૂટી થી ઉપર ના ભાગ માં અહીં સુધી 7 લોક છે. બીજા 7 ચક્રો છે. એટલે 14 લોક નો નાથ ભગવાન બેઠા છે. એટલે એ 7 લોક જે છે એ પાતાળ લોક છે. તલાતલ રતાતલ સગળે ને અહીંથી ભાગ બધો પાતાળ. આ મધ્ય લોક, અહીં સુધી મધ્ય લોક. તમારી ફેમિલી આવી છે? એ મધ્ય લોક અને આ ઉર્ધ્વ લોક. મૂળ મૂળ માં કેવાય કે આ લોક કેવાય. શું કેવાય? અને લોક નો નાથ. પછી શું કે? 3 લોક નો નાથ. 3 લોક એટલે અધો લોક, ઉર્ધ્વ લોક અને મધ્ય લોક. આ 3 લોક ના નાથ. પછી 7 આ ચંદ્ર અને 7 ઉપર 14 લોક નો નાથ. એમાં અહીંથી બધા દેવ લોકો ઉપરના દેવ લોક ના ચોખ્ખા પ્યોર માર. પ્યોર માલ પ્રેમી. હેલો. અહીંથી નીચેના જે છે એ સ્ત્રીઓ હોય પણ વિષય નહીં, દેવીઓ હોય પણ વિષય નહીં. ત્યારે વિષય કહેતા છે એ લોકો અમારી આંખેથી જુએ અને પછી સ્પર્શ આ થડાવે એ વિષય. દેવોની વાત કરે છે એનાથી નીચે રહે લોકો બ્રહ્મલોક સુધી જતા લોકો દેવીઓ વાળા પાંચમા બ્રહ્મલોક કહેવાય. અને આ દેખાય છે એ બધા જ્યોતિષ કે દેવો સૂર્ય ચંદ્ર તારા બધા જે અજવાળા વાળા દેવ છે ને તે બધા જ્યોતિષ દેવો. એને બોડી નું અજવાળું છે જબરદસ્ત તપ સમ્યક તપ પાછું. તો આ બે દેવલોક ઉપર છે અને બે દેવલોક આપણી નીચે છે અને હાથ પાતા ની ઉપર છે. મધ્ય લોક ની નીચે અને સાત પાત ની ઉપર વચમાં બે લોક રહી ગયા છે દેવલોકોના. તે એક દેવલોક છે તે ભુવનવાસી કહેવાય છે. ભુવનવાસી એટલે આપડા જેવા મકાન બકાનો બધું રહે છો. અને બીજા લોકલોક છે એ ભૂત લોક છે, જંતર લોક છે, એ દેવલોકો છે. આ ભૂતિઓ નહીં કે છે, જંતરો નહીં કે છે, દેવલોક છે. કશું એવી તેવી નથી. નામ ના દે હોય ને કે મજા તોડી નાખશું. એવી એક વ્યક્તિ છે ખરી ત્યારે પેલા ધનસુખભાઈ ખરી જાવતા હતા એમનો ફોન છે. એમના વાઈફ ને બધા ફેમિલી આવ્યું છે નોક્સવિલ. તો કે દાદા ને ખાલી સચ્ચિદાનંદ સાંભળવા છે એટલે ફોન આવ્યો છે એમનો. શું નામ? ધનસુખભાઈ. એની વાઈફ ને સાંભળવા છે કે ધનસુખભાઈ ને? હેલો, આપો તારા વાઈફ ને. શું નામ છે તારા વાઈફ નું? એનું નામ શું છે? મીના બેન. મીના મીના મીના મીના બેન બોલો. ધનસુખભાઈ દેવદેવીઓ હોય છે ને એમ એક્ઝેક્ટ. એ બધા કેવળ જ્ઞાન પામેલા હોય. એ બધા દેવદેવીઓ કેવળ જ્ઞાન પામેલા હોય. કેવળ જ્ઞાન શું? એ તો જ્ઞાની ને ખોલ ખોલ કરે. કઈક જગ્યાએ જ્ઞાની છે તો જુએ તો એમને એમની એને જોવાની શક્તિ છે. એમને અવધિ જ્ઞાન હોય તે તમારે પોતે જોઈ શકે કે અમુક જગ્યાએ જ્ઞાની છે તો આઈને બીજા રૂપે આઈને તો નીકળી જાય. હા આવી જાય. ઘણા સતાવે, ઘણા સતાવે. એમને પણ ગંધ આવે. ગંધ થી બહુ ભાગે. એમને પાંચ ઇન્દ્રિયો માં જ છે. તેમાં છે પાંચ ઇન્દ્રિયો માં. મનુષ્ય દેવ બની શકે ખરા કે દેવની યોનિ માં? મનુષ્ય દેવની યોનિ માં જઈ શકે? મનુષ્ય જ ગયેલા અત્યાર સુધી. જૈન ના સાધુ બધા ત્યાં જતા હતા. હવે જગા નથી એમના માટે. હવે ક્યાં જાય? બધા પુરાઈ ગયા બધા. એટલે તમે જે આ 14 લોક જે બતાવ્યા અહિયાં શરીર ના, એ પ્રમાણે બીજા બી લોક ખરા ને? એટલે કોઈ પણ માણસ, કોઈ પણ માણસ સુપર હ્યુમન હોય ને તે દેવ માં જવાનું છે. રિઝર્વેશન હોય જ. સુપર હ્યુમન કોઈ જવાબ નથી આવ્યો. ગાંધીજી ઘણા હશે પણ ગુપ્ત રહેલા હોય બિચારા. મને મારે બાઈ સર્વિસ ઉપર હું મને કહેતો મારા ફ્રેન્ડ સર્કલ નોકરી નથી કરતા, નોકરી ધંધો નતા કરતા તમે, નોકરી ધંધો કશું નતા કરતા, ભગવાન ને નોકરી રાખો એવો માણસ હતો. કેટલી કુમારી હતી અત્યારે કુમારી ને ખરા થઈ ગઈ, બુદ્ધિ ખરા થઈ ગઈ, બધું ખરા થઈ ગઈ, કુમારી પાર ગઈ. ભગવાન કહે છે એક જ નોકરી પકડી છે, હું ના તમારા નોકરી માં આવું જાય જાઉં, કારણ કે એટલો દિલ નો સાચો છું. શું કહું, એટલો બધો દિલ નો સાચો છું તો ભગવાન મારી પર ખુશ છે. એટલે નોકરી નથી કરી નથી તમે એમ છોકરો મોટો થઈ જાય એટલે આપડે રોફ પડે 5-7 અમારે બ્રધર કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ નો નહીં, કોન્ટ્રાક્ટ બરોડામાં. એટલે બ્રધરે શું કહ્યું, થોડું કમાય વધારે સારું કમાય. એટલે ફાધર ને કે છે અંબાલા મેટ્રિક પાસ થઈ જાય એટલે એને વિલાયતે સીધો મોકલી દે. મેં સાંભળ્યું, મેં કહ્યું આ શું સારું વિલાયત કેતા છે. કહ્યું પછી પછી ફાધરે કહ્યું પછી એને સુબાની જગ્યા માં થઈ ગયા છે વિલાયત જઈને આવે છે. અમારે પિતરી સુબા હતા, અમારા પિતરી કાકા ના દીકરા થાય, મારા ભાઈ થાય, એ સુબા હતા. 5 પેઢીએ ભાઈ તે સુબા હતા. તેથી ફાધર માં મેં એમ કે મારો છોકરો પણ સુબા થાય એટલે પછી લોક કે ને કે આ સુબા ના ફાધર આયા. આમ તેમનો બકરો મને બનાવે. મોટા બેન મન માં એમ થાય કે જો મારો ભાઈ સુબો છે ને કે છે, પણ મને શું વાંધો દર પેટો સુબો થવામાં, કે ઉપર સર સુબો મને ચટકાવે ને. મારે ના છે ભગવાન, ભગવાન ટેડકા ના રાજ બહાર જોઈએ જ નહીં. આ બધું તારે એક જણે કહ્યું આટલો બધો રોફ રાખ પાડેલો છે ને આટલો બધો રોફ રાખ કહ્યું. મેં કહ્યું પાન ની દુકાન આવડે મને, નોકરી વોકરી કરે અમારે જે ટાઈમ ઠીક લાગે તો સુઈ ગયા બસ. ઓછું આવે તો ઓછામાં ચલાવતો આવડે, ઓછામાં ચલાવતો આવડે ને. નોકરી કેમ કરી ના કરી. એટલે પછી ભાઈએ કહ્યું કે આઈ જાતા કરશે ને, અને ચોરીઓ કરી, જે ચોરીઓ કરી પાર કરી સિબેટ કાઢ કાઢ કાઢ કર્યા, લોકોને શીખવાડ્યા સિબેટ કરવાનું. હા કારણ મને તીકડે બુદ્ધિ એવી રે અરીચારતી હતી સર, ભલે એમ લાગે કે આ સિમેન્ટ કરવામાં તો કોઈ માણસ ને દુઃખ થતું નથી. આ તો સરકાર નું છે ને, એનો કોઈ માણસ ને અમે કહું છું કોઈ માલિક છે કોઈ એનો. એટલે મને આવડી સમજે પડી કે આ તો આકાશમાં તીર મારવા જેવું છે, હિંસા જ ના થાય, હિંસા જ નહીં થતી. આ હું બધું શીખી ગયો, બધાને શીખવાડ શીખવાડ કર્યું, સિમેન્ટ કાઢવા કાઢે હું કાઢું ને બીજાને શીખવાડ્યા. અને ઘેર મારતા 4 ગાડીઓ પડી રહેતી હતી. હું બાઈ બનો બાઈ બનો હતો ને, જેમ વકીલ હતા ગાડીઓ પડી રહે ને લોકોની, એ મારતા ગાડીઓ પડી રહે લોકો ભાઈ બંધોની બીજા બધાને. શા માટે કે શરાફ ફસાઈ ગયો હોય ને તેને કાઢી આલો બહાર, એવું બ્રેન ટોનિક બહુ સારું ચાલે. પણ પછી આમાં મને સમજ પડી ઇન્કમ ટેક્સ માં ફસાય, બીજી જગ્યાએ ફસાય તો એમ શું કરવું, પાછલે બાંધે લઈને કાઢી મળવું, કેવું મોટું જોખમ કહેવાય. પાછલે બાંધે નીકળવું એ ગુનો છે, તો મેં લોકોને કાઢ્યા. શું કર્યું એટલે ગુના એમને કર્યા ને કાઢ્યા મેં, ચાલો ડાપણ કર્યું નહીં. પછી લોકો કહે ને સુપર હ્યુમન આયા, ધંધાની વાતચીત નહીં કોઈ દડે, મારો ધંધો શું ચાલે એની વાત છે ને, સારું શું ચાલે છે, હવાર પર સારું શું ચાલે છે, નોકરી જતી રહી દાદા કેવી રીતે કરે જર્સી દાદા કહેતા તમને અને 13 વર્ષ ની ઉંમર માં એક મહારાજ નો પગડવા જતો હતો, ભગવાન ઉડા વાળા મારા સારા હતા, પેલા વાંખ્યા અંદર હતા પણ ખુદા હતા પણ સારા હતા માં, એટલે મને એમ ઠીક લાગેલું હતું દર્શન પગડવા આવી જતો હતો અને ઘેર થી જમવાનું બનાવડે એમ તે આપી આવતો હતો કોઈ જોતા, પછી એકદમ પગડવા આવતો હતા મને કે છે ભગવાન તને મોક્ષે લઈ જશે, એ મારે રાત ના થાય, ભગવાન મને લઈ જાય.